તેરી સાવરી સુરત હો તેરી સાવરી સુરત પર હો વારિયા હો તેરી સાવરી સુરત પર હો વારિયા હો મેરો મન બસ કીનો મેરો ચિત હરલીનો મેરો મન બસ કીનો મેરો ચિત હરલીનો તેરી સાવરી સુરત પર હો વારિયા હો તેરી સાવરી સુરત પર હો વારિયા સુંદર તેરી રૂપ છટા પર શ્યામ સુંદર તેરી રૂપ છટા પર કોટિ મદન છબિ વારી ડારિયા હો કોટિ મદન છબિ વારી ડારિયા કોટિ મદન છબિ વારી ઓ મેરો મન બસ કીનો મેરો ચિત હરલીનો મેરો મન બસ કીનો મેરો ચિત હરલીનો તેરી સાવરી સુરત પર હો વારિયા હો તેરી સાવરી સુરત પર હો વારિયા દો સદન તેરો બદન સાવરો સુખ દો સદન તેરો બદન સાવરો અખિયા કમલ દલ અનુસારિયા હો અખિયા કમલ દલ અનુસારિયા અખિયા કમલ દલ અનુસારિયા હો મેરો મન બસ કીનો મેરો ચિત હરલીનો મેરો મન બસ કીનો મેરો ચિત હરલીનો તેરી સાવરી સુરત પર હો વારિયા હો તેરી સાવરી સુરત પર હો વારિયા કની મંદ ચપલ ચિતવની મુસકન મંદ ચપલ ચિતવની હા મુસકન મંદ ચપલ ચિતવની મુસકન મંદ ચપલ ચિતવની બસ કીની સબ વ્રજનારિયા હો બસ કીની સબ વ્રજનારિયા બસ કીની સબ વ્રજનારિયા હો મેરો મન બસ કીનો મેરો ચિત હરલીનો મેરો મન બસ કીનો મેરો ચિત હરલીનો તેરી સાવરી સુરત પર હો વારિયા લખી લટક લાલન તેરી પ્રેમાનંદ લખી લટક લાલન તેરી ઓ પ્રેમાનંદ લખી લટક લાલન તેરી પ્રેમાનંદ લખી લટક લાલન તેરી સકીનો મેરો ચિત હરલીનો તેરી સાવરી સુરત પર હો વારિયા ભગવાનના આ એકાદશીના જાગરણમાં સૌ પ્રથમ મંગલાચરણ કરી પ્રભુની પ્રાર્થના કરીએ. આદો પ્રેમવતી વૃષાંગ જનન સન્નિકતીર્થાટન દુષ્કર્મોપશમં ચ સાધુ શરણં સધર્મ સંસ્થાપનં હિંસાવર જીત ભૂરિયગ્ન કરણમ મૂર્તિ પ્રતિષ્ઠાપનમ માર્ય સ્થાપનમ અક્ષરાખ્ય ગમનમ સત્સંગી સજીવન સત્સંગી સજીવન ઓમ અવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય ઘનશ્યામાય નીલકંઠાય સહજાનંદાય નમો નમઃ બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય શ્રી નીલકંઠ વરણીન્દ્ર ભગવાન કી જય શ્રી ધર્મનંદન ઘનશ્યામ મહારાજ કી જય જય સ્વામિનારાયણ જો વાલા વિદ્યાર્થી મિત્રો આપણું આ એકાદશીનું જાગરણ આમ તો એકાદશીનો બહુ મોટો મહિમા કીધો છે કેટ કેટલા અશ્વમેઘ યજ્ઞોના ફળ માત્ર એકાદશીના વ્રત અને જાગરણો કરવાથી મળતા હોય અને એમાં આજે આપણે ખાસ એકાદશીના જાગરણ માટે મળ્યા છીએ વાલા વિદ્યાર્થી બંધુઓ અત્યારે તમે સામે બેસીને આ જાગરણ માણો છો ભગવાનની ભક્તિમાં જોડાણ એવી રીતે આપણી રાજકોટ ગુરુકુલની યુટ્યુબ ચેનલ હોય ને એ રાજકોટ ગુરુકુલની યુટ્યુબ ચેનલમાં પણ 50-60 જેટલા હરિભક્તો અત્યારે લાઈવ જોવે છે આ જાગરણ અહીંયા જોવાય એવું નહીં પણ આપણા રાજકોટ સિટીમાં જૂનાગઢમાં પછી વિદેશમાં આપણા હરિભક્તો હોય એ લોકો પણ જોતા હોય ઠાકોરજીમાં પ્રીતિ કરવાનું સાધન છે કીર્તન ભક્તિને મહારાજે કળિયુગની શ્રેષ્ઠોત્તમ ભક્તિ કીધી હે કીર્તન ભક્તિને મહારાજે કળિયુગની શ્રેષ્ઠોત્તમ ભક્તિ કીધી છે વાલા ભક્તજનો વાલા વિદ્યાર્થી બંધુઓ આવો હવે આપણે ઠાકોરજીના લીલા ચરિત્રોમાં કીર્તનોની સાથે ગરકાવ થવું છે ધોરાજીમાં ઠાકોરજી ઘનશ્યામ મહારાજ બિરાજમાન છે અને ધોરાજીના એ પીપળાની નીચે મહારાજની કથા વાર્તા એવા રમણીય સ્વરૂપે ભગવાન બેઠા છે ભગવાનની છબીની શોભા એટલી અપૂર્વ એટલી દૈદીપ્યમાન છે સામે સંતો ભક્તો દિવ્યતાથી બિરાજમાન છે પ્રભુએ રંગોત્સવ કરાવ્યો છે એ રંગોત્સવની માત્ર અમુક કઢીઓ જોઈ અને ત્યારબાદ આપણે આગળની કથામાં પ્રવેશવું છે રંગ કી ધૂમ મચાઈ રે રંગ ભીને સાવરે ઓ રંગ કી ધૂમ મચાઈ રે રંગ ભીને હે રંગ ભીને હે રંગ ભીને સાવરે રંગ કે માટ ભરે રંગ ભીને ઓ રંગ કે માટ ભરે રંગ ભીને બહુવિધ રંગ બનાઈ રે રંગ ભીને સાવરે ઓ રંગ કી ધૂમ મચાઈ રે રંગ ભીને સાવરે જય હો ઉત્સવનું દ્રશ્ય. વાલા વિદ્યાર્થી બંધુઓ, વાલા હરિભક્તો, ભગવાન એ ઉત્સવમાં ગરકાવ હોય, એક હાથે રંગ પકડીને આમ ઉડાડે અને રંગ હાથમાંથી આમ ઊંચો જાય, એ આકાશની તરફ રંગની ગતિ થાય, રંગની ગતિ થાય. સંતો કેવા પ્રેમથી એને શબ્દોમાં ટાંકે. ઉડતે અબીલ ગુલાલ ચહો દિશા, ઉડતે અબીલ ગુલાલ ચહો દિશા, પિચકારી નજર ને લાઈ હો, પિચકારી નજર ને લાઈ રે રંગબીને સાવરે, ઓ રંગ કી ધૂમ મચાઈ રે રંગબીને સાવરે, ઓ રંગ કી ધૂમ મચાઈ રે રંગભીને સાવરે, રંગભીને સાવરે, રંગભીને સાવરે. એવી રંગની ધૂમ મચાવી એવો હોળીનો દિવ્ય ઉત્સવ કર્યો વાલા વિદ્યાર્થી બંધો, વાલા હરિભક્તો. આમ ભગવાન એકદમ રંગમાં ગરકાવ. સામેની બાજુ ઉભેલા હરિભક્તો સંતોને પણ રંગમાં રંગી નાખ્યા. આ રંગમાં રંગીને ભગવાને પોતાનો રંગ લગાડી દીધો. તમે કલ્પના તો કરો, એ ભગવાને સફેદ વાઘા પહેર્યા હોય, સંતો હરિભક્તો પિચકારીથી આમ ભગવાન ઉપર કલર છાંટતા હોય, એ ભગવાનની શોભા કેવી હોય. હે, એમાં બ્રહ્માનંદ સ્વામી હાથમાં ગુલાલ લઈને મહારાજ આગળ ને બ્રહ્માનંદ સ્વામી પાછળ, લ્યો ભગવાન આજ તો તમારા ગાલને મૂકું નહીં. કારણ કે ભાઈ પ્રેમી ભક્ત હતા, સખા ભક્ત કીધા છે, અધુરમ પુરુષ સુરા ખચર, ચાર પાંચ પિચકારીઓ હાથમાં લઈને કે હાલો મહારાજ આજ તો તમારો વારો છે. એમ મહારાજ આગળ ને ભક્તો પાછળ આવી પ્રેમની લીલા કરી વાલા વિદ્યાર્થી બંધુઓ, ને પ્રેમની લીલા એમ હોળીનો ઉત્સવ સંકેલો. ને આજે તો ભગવાન ઘણા સમય પછી સંકલ્પ થયો કે બ્રાહ્મણની ચોરાસી કરવી છે, એટલે ધોરાજીના પાદરમાં બ્રાહ્મણો બોલાવીને 108 બ્રાહ્મણોની એ દિવ્ય ચોરાસી કરી છે. મને ભાવતા ભોજન બ્રાહ્મણોને પીરસાણા, હે, પંગત પાડીને બ્રાહ્મણો બેઠા છે ને પતરાવાડામાં. વાલા વિદ્યાર્થી બંધુઓ, લાડવા કરતા તો દાળ વધારે પીરસાણી. કેમ કે લાડવા ખાય ને માથે દાળનો ઘૂંટડો બહેરે. તમે એક કાચના ગ્લાસમાં માટી લઈને માથે થોડું પાણી નાખજો એટલે આમ બેહી જાય વ્યવસ્થિત, એટલે જગ્યા વધારે થાય ને તો લાડવા વધારે જાય, એટલે લાડુ ખાતા જાય ને ઉપર દાળ પીતા જાય. આવી બ્રાહ્મણોની દિવ્ય ચોરાસી કરી. ચોરાસીમાં મહારાજ પોતે ભેટ વાળીને સંતો ભક્તોને અને બ્રાહ્મણોને લાડવા ને દાળ પીરસે છો. લાડુ અને દાળ પીરસતા જાય ને ભગવાન પોતે આગળ આગળ હાલ્યા જાય. એ ભેટ વાળી હોય, એક સાઈડનો ખભો ખુલ્લો, મહારાજે માત્ર એક ઘરેણું ધારણ કર્યું હોય, દર્શન થાય છે ને, દર્શન થાય છે બરોબર. મહારાજે એકદમ આવી રીતે ભેટ વાળી હતી હો, અને એ પીરસવા નીકળ્યા હોય, આ હા હા. અને ત્યારબાદ ભગવાન સભામાં આવ્યા, સભામાં આવ્યા એટલે બધાને પીરસવું હોય એટલે સહેજે થોડો કપડામાં મેલ તો ચેડ્યો હોય ને, એટલે વાઘા બદલાવ્યા પ્રભુએ. વાઘા બદલાવીને એક એવા સરસ વાઘા ધારણ કર્યા. અવધ પ્રસાદજી મહારાજે એનું કીર્તન લખ્યું છે, સાંભળવું છે ને. અવધ પ્રસાદજી મહારાજે એવું સુંદર કીર્તન લખ્યું છે વાલા વિદ્યાર્થી બંધુઓ, ભગવાને ગુલાબી કલરના વાઘા પહેર્યા, અને એ ગુલાબી કલરના વાઘામાં ભગવાન કેવા લાગે હવે જોઈએ. ગુલાબી વાઘાનું કેવું કીર્તન છે. Thank you. ગુલાબી પાઘ ધારી રે, ગુલાબી પાઘ ધારી રે, શોભે શામળિયો ગુલાબી રે, ઓ શોભે શામળિયો ગુલાબી રે, ગુલાબી પાઘ ધારી રે, ગુલાબી પાઘ ધારી રે, શોભે શામળિયો ગુલાબી રે, ઓ શોભે શામળિયો ગુલાબી રે. ગુલાબી જામા ધારે અભિરામા, ગુલાબી જામા ધારે અભિરામા, ગુલાબી જામા ધારે અભિરામા, ગુલાબી જામા તારે અભિરામા, શોભે દુપટ્ટો શુભવારી રે પ્યારો, શોભે દુપટ્ટો શુભવારી રે, ઓ શોભે શામળિયો ગુલાબી રે, ઓ શોભે શામળિયો ગુલાબી રે. મહારાજે ગુલાબી કલર નો જામો પહેર્યો, જામો એટલે ઉપરનો, અને એમાં શોભે દુપટ્ટો શુભવારી, સોનાનો દુપટ્ટો નાખ્યો. કલ્પના કરો, આ મ્યુઝિક આલે ને એમાં આપણે કલ્પના કરવાની, ભગવાન કેવા લાગતા હશે. હો ગુલાબી ધોતી અતિ રંગ રોતી, ગુલાબી ધોતી અતિ રંગ રોતી, હો ગુલાબી ધોતી અતિ રંગ રોતી, ગુલાબી ધોતી અતિ રંગ રોતી, કર કંચન પિચકારી રે પ્યારો રે, શોભે શામળિયો ગુલાબી રે, ઓ શોભે શામળિયો ગુલાબી રે. હવેની કડીમાં ભગવાન રમત કરે હે, કેવી રમત કરે હે, રમત એવી કરશે કે આપણે બધા હવે એ વિચારવાનું કે ભગવાને કેવી રમત કરી. રમે રસ રંગે અતિ પ્રફુલ્લિત, શરીરમાં જરાય થાકનો અનુભવ નથી કરતા ભગવાન, અને કેમ રમે એની કડીમાં હું કીધું રમે રસ રંગે પ્રફુલ્લિત અંગે, રમે રસ રંગે પ્રફુલ્લિત અંગે, પ્રફુલ્લિત અંગે પ્યારો, પ્રફુલ્લિત અંગે વાલો, પ્રફુલ્લિત અંગે પ્યારો, પ્રફુલ્લિત અંગે વાલો, પ્રફુલ્લિત અંગે પ્યારો, પ્રફુલ્લિત અંગે, પ્રફુલ્લિત અંગે વાલો, પ્રફુલ્લિત અંગે. રમે રસ રંગે અતિ પ્રફુલ્લિત અંગે, રમે રસ રંગે અતિ પ્રફુલ્લિત અંગે, હો નિજ સખા ઘેર ગીર ધારી રે, હે વાલો નિજ સખા ઘેર ગીર ધારી રે, હો શોભે શામળિયો ગુલાબી રે, ઓ શોભે શામળિયો ગુલાબી રે. અવધ પ્રસાદ નિરખિય શોભા, અવધ પ્રસાદ નિરખિય શોભા, અવધ પ્રસાદ નિરખિય શોભા, અવધ પ્રસાદ નિરખિય શોભા, તન મન પ્રાણ જાત વારી રે, હો તન મન પ્રાણ જાત વારી રે, હો શોભે શામળિયો ગુલાબી રે, હો શોભે શામળિયો ગુલાબી રે, ગુલાબી પાઘ ધારી રે, ગુલાબી પાઘ ધારી રે, શોભે શામળિયો ગુલાબી રે, ઓ શોભે રે શોભે રે મારો વાલીડો શોભે છે, શોભે રે શોભે રે મારો પ્યારો જી શોભે છે, હરી શોભે હરિ કૃષ્ણ શોભે ઘનશ્યામ શોભે મારો વાલીડો શોભે છે, હો ગુલાબી પાઘે મારે ઘેરે આવો ગિરધારી, આવો ઘેર ગિરધારી એ મારે મનડે ભાવો ગિરધારી, શામળિયો ગુલાબી રે, શોભે શામળિયો ગુલાબી. ભગવાને ગુલાબી વાઘા ધારણ કર્યા, સમય કેમ નીકળી ગયો ખબર એ ન પડી. હે ગુલાબી વાઘા ધારણ કરીને ભગવાન ત્યાં ધોરાજીની સભામાં બેઠા હતા, ને બરોબર એ જ સમયે જુનાગઢના દરબાર, જુનાગઢમાં ઝીણાભાઈ પંચાળા વાળા એનો દરબાર ગઢ હતો, એટલે એ અને દાદાભાઈ, દાદાભાઈ અને ઝીણાભાઈ બંને ત્યાં આવ્યા. આ એક વાર થઈ ગયેલી છે, પણ આ તો પાછળનો પ્રસ્તાવ આખો દેવો પડે એટલે આગળની થોડી કથા તમને કહી તો તમને ખ્યાલ આવે, કારણ કે હવે જૂનાગઢના ચરિત્રો બે ત્રણ સંકીર્તન સરિતા સુધી ચાલશે. એટલે દાદાભાઈ ને પંચાળાના ઝીણાભાઈ બંને આવ્યા કે પ્રભુ તમારે જૂનાગઢમાં નો આવો તો મેળ નો આવે, જૂનાગઢમાં તમારે આવવું જ પડે, તમે અહીંયા સુધી આવો ને જૂનાગઢમાં નો આવો એ અમને પોસાય નહીં પ્રભુ, એવી દયા તમે થોડી કરો ને જૂનાગઢમાં પધારો. પ્રભુ કે એમ ભગવાન કે પણ તમારે તમારા રાજા સાહેબની પરમિશન લેવી પડે, તમારે અત્યારે રીડિંગ ન કરવું હોય, રમવા જવું હોય તો કોની પરમિશન લેવી પડે? રેક્ટરની, અને એની ઉપર કોની લેવી પડે? હા, એટલે જુનાગઢ ના માલિક કહેવાય, જુનાગઢ ના રાજા કહેવાય. એટલે તમે કીધું એની પહેલા પરમિશન લ્યો પછી અમે આવીએ. એટલે પંચાળાના જીણાભાઈ એને એમ કીધું કે વાંધો નહીં મહારાજ, તમે કયો છો તો અમે આવીએ. સાથે આધારાનંદ સ્વામી, કોણ? આધારાનંદ સ્વામી ધોરાજીથી અહીંયા જુનાગઢમાં આવ્યા, કારણ કે મહારાજને પધરાવવા હોય તો ઘણી બધી તૈયારી કરવી પડે ને. એટલે આધારાનંદ સ્વામી આવ્યા અને આધારાનંદ સ્વામીએ જુનાગઢના બધા હરિભક્તોને ભેગા કરીને સભા બોલાવી. સભા કરી અને પછી આધારાનંદ સ્વામી એવું બોલ્યા કે વાલા હરિભક્તો, આપણે મહારાજને અહીંયા જુનાગઢમાં પધરાવવા છે. હે, મહારાજને જુનાગઢમાં પધરાવવા છે, માટે જો તમે બધા એક સાથે થઈને કંઈ કરો તો પ્રભુ જુનાગઢમાં પધારે. એટલે બધા રાજી થઈ ગયા કે પ્રભુ જુનાગઢમાં પધારતા હોય તો આ દિલડામાં હરખ થોડો માય. હે, આ હૈયે હરખ થોડો માય. વાંધો નહીં સ્વામી, તમે કયો એવી તૈયારીઓ કરી દેશું, પણ જુનાગઢમાં ભગવાનને પધરાવવા છે. અને ખુદ જીણાભાઈ દરબાર એ નવાબ સાહેબની કચેરીમાં ગયા હો. નવાબ સાહેબની કચેરીમાં જઈને પરમિશન માંગી, નવાબ સાહેબ અમારા ખુદા અમારા ગુરુ સ્વામિનારાયણ પધાર્યા છે. નવાબ સાહેબ ખૂબ પ્રેમાળ હૃદયના હતા. એણે કીધું, અચ્છા આપકે ગુરુ પધારે હે, કોણ? પંચાળાના જીણાભાઈએ કીધું, ઉસકો તો સબ જીવન મુક્તા સ્વામિનારાયણ કે નામ સે જાનતે હે, વો ભી ફિલહાલ તો યહાં બાજુ કે ગાંવ મેં ધોરાજી મેં હે, પર યહાં પે ઉનકો પધરાને કી હમારી બહુત ઈચ્છા હે. અગર આપ કૃપા કરકે હમકો પરવાનગી દે દે તો હમ હમારે ગુરુજી કો જુનાગઢ મેં પધરાવે. નવાબ સાહેબ હજી તો પરમિશન આપે એની પહેલા દીવાનનું નામ શું કોઈને યાદ છે? હા, બાબો દીવાન ઈ બાજુમાં ઉભો હતો. હવે એને પેટમાં તેલ રેવાળવાનું થયા, સ્વામિનારાયણ જુનાગઢમાં કેમ આવે? હવે તે મહારાજનો સંપ્રદાય પ્રત્યે હજી ઉગતો સંપ્રદાય એટલે બધાને દ્વેષ હતો કે ક્યાંથી આવ્યા, કોણ છે, કેમ ખબર. પણ એને શું ખબર ભાઈ, એ તો જગનો આધાર, હરિજગનો આધાર જોડ્યો તમસંગ તાર. શ્રીજી પ્રગટ રહો છો સત્સંગમાં, ભગવાન સદાય ને માટે પ્રગટ, અને એ પણ અક્ષરધામનો અધિપતિ પોતે. એટલે એમ કીધું કે ભાઈ જુનાગઢમાં પધરાવવા હોય તો સ્વામિનારાયણ કોણ છે કોણ જાણે, અને સ્વામિનારાયણ પોતાની હારે કાઠીઓની ફોજ લઈને આવે છે. એટલે જો જુનાગઢમાં આવે ને બાધણા થાય તો, એવી રીતે નવાબ સાહેબની કાન ભંભેરણી કરી કે કોઈ પણ સંજોગે સ્વામિનારાયણ જુનાગઢમાં આવવા જોઈએ નહીં. બહુ બધું કહી દીધું નવાબ સાહેબને. એટલે ઝીણાભાઈનું ને બહુ વિપુજ્યું નહીં ને એટલે ઝીણાભાઈ એમ કીધું કે વો ફકીર આત્મા હે, વો દંગે નહીં હોને દેતે નવાબ સાહેબ. ત્યારે નવાબ સાહેબ બોલ્યા કે અચ્છા વો ફકીર હે તો હમારા એ સામ્રાજ્ય, હમારી સલ્તનત ફકીરો કે આશીર્વાદ સે હી તો ચલતી હે, અગર વો ફકીર હે તો કોઈ ઉસકો રોકેગા નહીં. અરે ઇતના હી નહીં, ખુદ બાબા દીવાન આપ હી લિખ કે દો ઓર હમારા મુહર લગા કે દો, સ્વામિનારાયણ કો જુનાગઢ મેં કોઈ રોકેગા નહીં, ઓર ઉનકી સવારી, અગર ઉસકી ભવ્ય સવારી નિકાલની હે તો આપકો જો કુછ ભી સામગ્રી ચાહીએ વો રાજ દરબાર કી તરફ સે આપકો ભેટ મેં દી જાયેગી. શું કીધું? રાજ દરબાર તરફથી તમને સામગ્રી ભેટમાં દેશું. આવા પ્રેમાળ હૃદયના આપણા નવાબ સાહેબ હતા હમીદ ખાનજી. અને ત્યારે નવાબ સાહેબે પણ પરમિશન આપી દીધી ને હવે તો શ્રીજી મહારાજને જુનાગઢમાં પધરાવવાની તૈયારીઓ ચાલુ થઈ. વાલા વિદ્યાર્થી બંધુઓ, આધારાનંદ સ્વામી દ્વારા ઘેર ઘેર હરિભક્તોને નોતરા મોકલાણા કે હવે તો ટૂંક સમયમાં ભગવાન જુનાગઢમાં પધરાવવાના છે, આપણે પણ ઉત્સવ કરવો છે ને ભગવાન જુનાગઢમાં પધારે. બરોબર 2-3 દિવસ બાદ ભગવાનનો જન્મદિવસ હતો ને એ સમયે આધારાનંદ સ્વામી ને જીણાભાઈ મહારાજને ધોરાજીથી લઈને હવે પધરાવવાના છે. ક્યાં? જુનાગઢમાં. એ હાથીની સવારી, હાથીની અંબાડી ઉપર મહારાજ શોભાયમાનો, સોનાની અંબાડીની અંદર મહારાજ બિરાજમાન, પાછળની બાજુ મૂળજી બ્રહ્મચારી સફેદ રૂછા જેવી ચામર લઈને આમ સામર ઢોળ્યો. હે, મહારાજનો હાથી ધીમે ધીમે ધીમે ધીમે કરતો આગળ આવેલો જાય. હાથીના પગમાં રહેલા ઘૂઘરા ઘમ ઘમ ઘમ ઘમ ઘમ, જો હાથી આવેલો, સરસ મજાના ઘૂઘરા ગણકતા જાય. પાછળથી એ દુગડના અને તાલ વગેરે વગેરે વગેરે કેટલાય વાજિંત્રો વાગે, એવા સુંદર વાજિંત્રો આપણને સાંભળીને પણ નવાઈ લાગે, એવા વાજિંત્રો વાગે. જો વાગ્યા અને સંતોની એવી ભગવી ફોજ, આપણે કોક શોભાયાત્રા જોઈએ ને તો કેવું લાગે, આગળી એક આખો સમૂહ આવીને ઢીગલો થઈ જાય, ટ્રેક્ટર બેક્ટર ને જેમ આવે એમ બધું જાય, પણ નહીં. જુનાગઢના રહેવાસીઓ કોઈ દી ન જોય એવી એવી શોભાયાત્રા. પેલા બધા સંતો ચાલે, પછી મહારાજનો હાથી, પછી બધા કાઠીઓની ઘોડી, અને પછી વિવિધ પ્રકારની સામગ્રીઓ, વાજિંત્રો વગેરે, એવડી મોટી શોભાયાત્રાઓ. સુવર્ણનો મુગટ ધારીને ભગવાન બિરાજમાન છે, એવી સુંદર છટાથી મહારાજની શોભાયાત્રા નીકળી છે. વાલા વિદ્યાર્થી બંધુઓ, એ શોભાયાત્રાના વર્ણનો મુક્તાનંદ સ્વામી કહે કે મારે આંગણીએ ભગવાન પધારતા હોય, હે મારે આંગણીએ ભગવાન પધારતા હોય તો મને કેટલો હરખ હોય. એ જૂનાગઢના નરનારીઓને હરખ, એકે એક કાંગરે કાંગરો ભરાઈ ગયો, એકે એક બારણામાંથી જોવા આવી ગયા. ઓહો સ્વામિનારાયણ કેવા દેખાતા હશે, અને ભગવાન એવા સુંદર વસ્ત્રો પહેરીને હાથી માથે બેઠા, અને ભગવાન પધારે, મુક્તાનંદ સ્વામી કીર્તન ગાય, શું આવી મારા તનડાના તાપસમાયા રે સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધારા, સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધારા. ઓ આવી મારા તનડાના તાપસમાયા રે સજની કોણે આનંદ મારે ઘેર શ્રીજી પધારા, સજની કોણે આનંદ મારે ઘેર શ્રીજી પધારા. આમાં તો હારે તાળીઓ પાડવી પડો ભાઈ. ભગવાન આપણે ઘેર આવે છે જુનાગઢમાં, તો આપણને થોડોક તો ઉત્સવ હોય ને. હા દાદાભાઈ ના પત્ની અને ઝીણાભાઈ ના પત્ની ભગવાન ને વધાવવા માટે આવ્યા, સામે હાલીને સામયું કેરવા આવ્યા. એ સુંદરતાના વર્ણન મુક્તાનંદ સ્વામી એક એક કડી ટાંકી લીધી. ઓ હરખે શું ઉઠી હું તો સન્મુખ ચાલી, હો હરખે શું ઉઠી હું તો સન્મુખ ચાલી, તેડી બે સારા મેં તો બાયલણી જાલી, તેડી બે સારા મેં તો બાયલણી જા. હો અક્ષરના વાલીડાને, હો અક્ષરના વાલીડાને થાવાને વાલી વાલી વાલી. સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધારા, સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધારા. ભગવાન ધીમે ધીમે જૂનાગઢમાં આગળ વધતા જાય. શક્કરબાગ આવી, શક્કરબાગ થી ભગવાન મજેવડી દરવાજે પોયગા. આખી સવારીને જોવા માટે જૂનાગઢના નર નારીઓ બધા આમ આમ થલ્લીન થઈ ગયા. ઓહ આવી માધુરી મૂર્તિ તો મેં ક્યાંય જોઈ નથી. ઓ પ્રેમથી ભગવાનના દર્શન કરતા જાય, એ નર નારીઓનો પ્રેમ, જૂનાગઢ વાસીઓનો ભાવ. અરે કેટલાય દ્વેષીઓ હતા કે સ્વામિનારાયણનો ધર્મ ખોટો છે અને સ્વામિનારાયણ આમ, એ બધાના ચિતડા ચોટી ગયા કે હરિ પરમેશ્વર હોય તો આવો હોય, બાકી ભગવાન ન હોય. અને એવી રીતે ભગવાનની સ્વાગત અને સન્માન કર્યા. હો રંગ નારંગીલા મને રંગ લાગ્યો તારો, રંગ નારંગીલા હો રંગ નારંગીલા મને રંગ લાગ્યો તારો, હો રંગ નારંગીલા હો કેડે ફરે છે જીવન પ્રાણ મારો, કેડે ફરે છે જીવન પ્રાણ મારો, મુક્તાનંદ કે છે મારો, મુક્તાનંદ કે છે મારો, જન્મ સુધારો સુધારો સુધારો, સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધારા, સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધારા, ઓ આવી મારા હૈરાના તાપ શમાવા, શ્રીજી પધારા હરિવર પધારા, જુનાગઢે પધારા એ જીર્ણ દુર્ગે પધારા, સજની કોડે આનંદ જુનાગઢે શ્રીજી પધારા, તાળીઓથી વધાવો ભગવાનને જુનાગઢમાં આવ્યા, ભગવાન જુનાગઢમાં પધાર્યા, હવે ભગવાનના જુનાગઢના લીલા ચરિત્રો ચાલુ થાય છે, હજી તો ભગવાન કૃપા વત્સલ ભક્ત વત્સલ દીન દયાળુ દીવાન ચોકમાંથી ભગવાનની સવારી નીકળે ને ક્યાં તમારા જેવડો એક નાનો બાળક, માત્ર તમારા જેવડો નાનો બાળક માથા ઉપર ચીભડાનો ટોપલો ઉપાડ્યો અને ભગવાનને ચીભડા ખવડાવવા આવ્યો કે સ્વામિનારાયણ બહુ મોટા ભગવાન કહેવાય છે તો મારે સ્વામિનારાયણને ચીભડા ખવડાવવા છે, હે મારે સ્વામિનારાયણને ચીભડા ખવડાવવા છે, હવે પ્રશ્ન એ છે કે સ્વામિનારાયણ મારા ચીભડા જમશે કે કેમ, કારણ કે બહુ મોટા ભગવાન છે, ઉપરથી અત્યારે એની સવારી ચાલે છે, તો મારા ચીભડા જમશે કે મારા ચીભડાનો તિરસ્કાર કરશે, શું કરશે, આવા વિચારોમાં ઓલો બાળક બિચારો ચીભલાની ટોપડી લઈ અને આમ હાથીની હારો હાર હાલો જાયો, બરોબર નવાબ સાહેબ એની કચેરીએ પહોંચ્યા, નવાબ સાહેબની કચેરીએ પહોંચ્યા, સવારીને ભગવાને ઊભી રાખી, નવાબ સાહેબ ઝરૂખામાંથી એની બેગમોને આખા રસાલા સાથે દર્શન કરે કે સવારી હોય તો આવી હોય, એક પછી એક આમ વ્યક્તિઓ તો ઠીક પણ એક પછી એક વાજિંત્રો લાઈનમાં ગોઠવાયેલા, ગુરુકુલના વિદ્યાર્થીઓનું શિસ્ત જેટલું ઓળખાય એટલું જ આપણા ભગવાન સ્વામિનારાયણની જૂનાગઢની સવારી નવાબ સાહેબે જોઈને એને ગુણ આવ્યો, શું વાત છે, આવી સવારી તો ક્યાંય જોઈ નહોતી, અને ભગવાને ઓલા નાના બાળકનો ભાવ જોયો કે બિચારો ક્યારનો પોતાના ટોપલામાં ઓલા ચીભડા લઈને રખડે છે, લાવોને એના ચીભડાનો અંગીકાર કરીએ, અને ભગવાને આમ હાથ લંબાવ્યો અને હાલેથી સવારીમાં હાથીની અંબાડી ઉપર ભગવાને ચીભડું હાથમાં લઈને પેલો બટકો ભર્યો, ચીભડાનો પેલો બટકો ભર્યો, વાલા વિદ્યાર્થી બંધુઓ એવડી મોટી જગ્યાએ રહીને પણ ભક્તોના ભાવ પૂરો કરતો સર્વોપરીને સર્વાધીશ સ્વામિનારાયણ છે, કોઈ કદાચ એમ કહે ને કે આપણા ભગવાન, તમને કોણે કીધું કે તમારા ભગવાન સર્વોપરી સર્વાધીશ છે, સુપ્રીમ લોર્ડ છે, કહી દેવાનું કે હૃદયમાં તાંબા પત્રમાં લખીને ચોંટાડી દીધું છે કે હવે તો જીવીએ ત્યાં સુધી આને સમર્પિત થઈ જવું, બરોબર ને, જ્યાં સુધી જીવન આપ્યું ભગવાન ત્યાં સુધી તમને સમર્પિત, અને હવે હાંભળા જેવી વાત, ભગવાન ચીભડું ખાય એટલે ઓલા નવાબ સાહેબની બાજુમાં બરોબર બાબો દીવાન ઊભો હતો, એટલે બાબા દીવાનને ખબર પડી અને બાબા દીવાનને તો મોકો મળી ગયો સંભળાવવાનો, બાબા દીવાનને તો સંભળાવવાનો મોકો મળી ગયો કે આ મહારાજ અહીંયા ઉપર ચડીને ચીભડા ખાય તો આ સ્વામિનારાયણનું થોડુંક ઉતારું, એટલે એને શું કીધું, નવાબ સાહેબ આપ દેખીએ તો સહી યે સ્વામિનારાયણ મેં કુછ તહેઝીબ જૈસા હૈ યા નહીં, તહેઝીબ કહેતા, તહેઝીબ એટલે સારી આદત, કુછ તહેઝીબ જૈસા હૈ કે નહીં, સવારી કે બીચ મેં એસે ખાને લગે, અગર યે ખુદા હોતે તો એસા કરતે, જેમ આવે એમ ભગવાન વિશે બોલવા માંડ્યા હો. પણ ઓલા નવાબ સાહેબ ને ભગવાન નો બહુ ગુણ હતો, બહુ ગુણ હતો એટલે કીધું, બાબા દિવાન આપકી અકલ ક્યાં ઘાસ ખાને ગઈ હે? હું કીધું આપકી અકલ ક્યાં ઘાસ ખાને ગઈ હે? અગર વો સર્વોપરી ખુદા હે તો ખુદા કો કોઈ તહેઝીબિયા તશ્કરી લાગુ નહીં હોતી, વો તો અપને આપ મે અલમસ્ત હોય. અગર સ્વામિનારાયણ ભગવાન ભગવાન છે તો એને કોઈ તહેઝીબની જરૂર નથી, એને કોઈ સારી ટેવો દેખાડવાની જરૂર નથી, કારણ કે જો એ ભગવાન છે, જો એ ઓલિયા પુરુષ છે, તો એ પોતાનામાં ને પોતામાં એક સારી ટેવ છે. અને નવાબ સાહેબને ગુણ આવ્યો, વાલા વિદ્યાર્થી બંધુ, નવાબ સાહેબને ગુણ આવ્યો. અને ગુણ આવ્યો એટલું જ નહીં, નવાબ સાહેબે એમ બે હાથ જોડીને વંદન કર્યા કે વાહ ભગવાન, તમારી શું દયા, તમારી શું કૃપા. અને હામે મહારાજે પણ બે હાથ ઊંચા કરીને કીધું કે હે બીબીના વંશજ, હે નવાબ સાહેબ, શું તમારી સમજ, તમારી સમજને ધન્યવાદ છે. ઓલા બાબા દિવાનનો મોઢો શું થયો હશે, એવું થયું હશે ને, કારણ કે હતી એટલી નવાબ સાહેબે ઘસીને કાઢી નાખી આબરૂ. શું કીધું, આપકી અકલ ક્યાં ઘાસ ખાને ગઈ હે? એક સવાલ પૂછો, જવાબ દેજો, ખબર હોય તો. અક્કલ બડી યા ભેંસ ક્યા, આપકો કેસે પતા? અક્કલ બડી યા ભેંસ, અગર સાઈઝ મેં દેખો તો ભેંસ, અગર યુક્તિ મેં દેખો તો અક્લ. ઘણી વાર જવાબ પૂછતા હોય પ્રશ્ન, એનો આ જવાબ. એટલે નવાબ સાહેબને બહુ ગુણ આવ્યો. પછી મહારાજને ઝીણાભાઈ એ પોતાના ઓરડામાં પધરાવ્યા, પોતાના દરબારગઢમાં. સ્વામિનારાયણ મુખ્ય મંદિર જોયું ને, એની સામે જે દરબારગઢ છે ને, એ ઝીણાભાઈ નો છે, એમાં ભગવાનને પધરાવ્યા. ભગવાનને પધરાવ્યા ને હવે તો બીજા દિવસે ભગવાનની બર્થડે હતો, હેપી બર્થડે, હેપી બર્થડે હતું, રામનવમી હતી, આપણે રામનવમીનો ઉત્સવ કરવો છે, તાળીઓ પાડીને કરવો છે કે એમ નામ, એ આમ નામ તમને નહીં જલસા પડે. એટલે બપોરે ભગવાન શ્રી સ્વામિનારાયણે અત્યારે જ્યાં સંતોનો ભંડાર છે ને, ત્યાં પીપળાનો વૃક્ષ હતું, ત્યાં મંદિરે એ પીપળાના વૃક્ષની નીચે સભા કરી, સભા કરી અને રામ ભગવાનના જન્મદિવસની ઉજવણી કરી. કારણ કે રામ ભગવાનને એના અને સ્વામિનારાયણ ભગવાનનો બેયનો જન્મદિવસ એક જ દિવસે આવે છે, ખબર છે ને? એટલે બપોરે 12 વાગે રામ ભગવાનના જન્મદિવસની ઉજવણી કરી, એ રામ ભગવાનના દિવ્ય સ્વરૂપને પારણિયામાં પધરાવ્યું, સંતો ભક્તો દ્વારા કીર્તનો થાય અને રામ ભગવાનનો 12 વાગે પ્રાગટ્ય થયું, મહારાજે આરતી ઉતારી અને પછી સૌ નાચગાન કરવા માંડ્યા. શું? અવધ મેં આનંદ ભયો જય રમૈયા રામ કી, અવધ મેં આનંદ ભયો જય જય રમૈયા રામ કી, જય રમૈયા રામ કી, જય રમૈયા રામ. માઇક ચાલુ કરજો ભાઈ, બંધ છે. અવધ મેં આનંદ ભયો જય રમૈયા રામ કી, હાથી ઘોડા પાલકી જય બોલો શ્રી રામ કી, હાથી હાથી ઘોડા પાલકી જય બોલો શ્રી રામ કી, હાથી હે અવધ મેં આનંદ ભયો જય બોલો શ્રી રામ કી, અવધ અવધ મેં આનંદ ભયો જય બોલો શ્રી રામ કી. હાથી દિયો એવો સરસ ઉત્સવ થાય હે ને ઉત્સવમાં એવા ગીત વગડે ને એની કળીઓ પણ જો હાથી દિયો ઘોડા દિયો રે દિયો પાલખી હાથી હે કૌશલ્યા કોરાય આયો જય બોલો શ્રી રામ કી કૌશલ્યા હે અવધ મે આનંદ ભયો જય બોલો શ્રી રામ કી હે અવધ મે આનંદ ભયો જય બોલો શ્રી રામ કી અવધ મે આનંદ જય બોલો શ્રી રામ કી જય બોલો શ્રી રામ કી જય બોલો જય બોલો શ્રી રામ કી જય બોલો શ્રી રામ કી હે અવધ મે આનંદ ભયો જય બોલો શ્રી રામ કી હો અવધ મે આનંદ ભયો જય બોલો શ્રી રામ કી ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી ભગવાને રામ ભગવાનના સ્વરૂપની આરતી ઉતારી અને રામ જન્મનો ઉત્સવ કર્યો. હવે સાંજે 10:50 ઠાકોરજી સ્વામિનારાયણ ભગવાનનો જન્મદિવસ હતો એટલે એની તૈયારી તો કરવી પડે ને. અને હરિભક્તો એ તૈયારીઓ કરી હો વાલા વિદ્યાર્થી બંધુઓ, એવી તૈયારીઓ કરી એટલા નગારા આખે આખો દરબારગઢ શણગાર્યો, શરણાયું ને નગારા ને આહા, એટલા વાજિંત્રો લાવ્યા, એટલા હાથી ઘોડા શણગાર્યો. તમે કયો મોટા મોટા ભક્તો આવ્યા, એ રાજ દરબારના અધિકારીઓ આવ્યા. અને એક ઝેટ રાતે 10:50 થઈ. કેવડું આમ જો, રાત્રે 10:50 થઈ એટલે દીવાની માંડવડી વચ્ચે જાણે દીપક જાય. દીવાની માંડવડીની વચ્ચે મહારાજને વિરાજમાન કર્યા અને હવે પ્રભુની આરતી ઉતારી છે વડીલ સંતોએ. એ આરતી પણ એવી મનોરમ, આપણે દરરોજ સાંજે સાંભળીએ છીએ, પણ એ વખતેના વાતાવરણમાં જવું હોય તો લાખોની સંખ્યામાં દીપક પ્રગટતા હોય ને મહારાજે આછેરી દીપની જાયમાં એ આરતીની કળીઓ કેવી હોય. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી. ઓમ જય સદગુરુ સ્વામી, અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી, વાલે કરુણા બહુ કીધી, મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સીધી. ઓમ જય સદગુરુ સ્વામી, ઓમ જય સદગુરુ સ્વામી. મહારાજની આવી દિવ્ય આરતી ઉતરી, કેટલી આમ જો લાખોની સંખ્યામાં દીવડાઓ પ્રગટાવી, જેણે દિવાળીનો ઉત્સવ હોય ને એવો ઉત્સવ કર્યો હરિભક્તોએ. અને પછી એક સાથે સંખ્યાબદ્ધ નગારાઓ શરણાયો, એટલું વગાડ્યું જૂનાગઢનું આખું નગર આમ ધમધમી ઉઠ્યું, એવડા જોર જોરથી ભગવાનનો ઉત્સવ ઉજવો છે. એ ભગવાનના ઉત્સવમાં આપણે જવું છે ને તો નીંદર ન આલે, આમ જરાક ટટાર બેસી જાવ ને આંખી ચોડી લાવ, અને હવે ભગવાનના ઉત્સવમાં આપણે જવું છે, બરોબર ને? છપયાધીશ મારો ઘનશ્યામ મહારાજ છે, એણે મને લગની લગાડી રે. છપ હલો છપયાધીશ મારો ઘનશ્યામ મહારાજ છે, એણે મને લગની લગાડી રે. ઘનશ્યામ મહારાજ છે, એણે મને લગની લગાડી રે. છપયાધીશ મારો ઘનશ્યામ મહારાજ છે, એણે મને લગની લગાડી રે. કેટલા બધા નગારાઓ, કેટલા બધા વાજિંત્રો સંભળાય છે ને. આમ આખો માહોલ જૂનાગઢની જનતાઓ જોવા આવી હો, આમ જૂનાગઢની જનતા જોવા આવી કે આ હું છે ભાઈ, આવા બધા નગારા ને આવા બધા વાજિંત્રો. અને સંતો એ તો મહારાજ ની સામે દ્રષ્ટિ કરી, ભગવાન જેટલા વાલા લાગે એટલા તાન થી સંતો ઉપાડતા જાય ઉપડતા જાય. એણે મને લગની લગાડી મારા વાલા, એણે મને લગની લગાડી મારા વાલા, એ ભક્તિ માં પ્રીતડી જગાડી રે. ઓ ભક્તિ માં પ્રીતડી જગાડી રે. એ ધર્મનો દુલારો મારો ઘનશ્યામ મહારાજ છે, એણે મને લગની લગાડી રે. ઘનશ્યામ મહારાજ છે, એણે મને લગની લગાડી રે. આવો હવે એ ઉત્સવમાં આપણે પણ જોડાઈ, થોડાક વ્યવસ્થિત તાળી આપી અને એકદમ જોરથી બરોબર. એ છપૈયાધીશ મારો ઘનશ્યામ મહારાજ છે, એણે મને લગની લગાડી રે. એણે મને લગની લગાડી મારા વાલા, એણે મને લગની લગાડી મારા વાલા, હે ભક્તિ માં પ્રીતડી જગાડી રે. ઓ ભક્તિ માં પ્રીતડી જગાડી રે. હવે સંતો એ છંદ શરૂ કર્યા. સર સર પર સધર્ય મર તરય અનુસાર કર કર વર ધર્મેર કરે હરિ હર સૂર્ય વર્ય ધર્યતિ માન હર પર ભર્યતિ ઉર હર ભરે નિરખત નાર પ્રવર પ્રગટ ગણ નિરધર નિકટ મુકુટ શિર સવર નમે દણ રવ પડ ગરર ગરર બદ ઘૂંગર રંગ ભર સુંદિર શામ્ર મેર જીર રંગ ભર સુંદિર શામ્ર મેર જીર રંગ ભર સુંદિર શામ રમે આવો રામનવમી નો ઉત્સવ થયો ભાઈ ક્યાં રામનવમી નો ઉત્સવ ક્યાં હાલતો હતો જુનાગઢમાં પછી કોને ત્યાં કોના દરબારગઢમાં ઝીણાભાઈના દરબારગઢમાં ઉત્સવ થયો હવે મહારાજને એવો સંકલ્પ થયો કે ભાઈ એટલો સરસ ઉત્સવ થયો તો હવે આપણે બ્રાહ્મણો જમાડવા છે બ્રાહ્મણોની ચોરાસી કરવી છે કે જેવી ધોરાજીમાં કરી એવી જ ચોરાસી અહીંયા કરવી છે ચોરાસી કરવાના સંકલ્પો થાય ક્યાં તો નવાબ સાહેબ તરફથી ઝીણાભાઈને બોલાવો આવ્યો કે ઝીણાભાઈ તમને નવાબ સાહેબ બોલાવે છે નવાબ સાહેબે કીધું કે ઝીણાભાઈ કલ તો આપકે ગુરુ જહાં ઠહેરે હે વહાં સે જોર જોર સે નગાડેથી નગાડે કી ઓર શહનાઈ કી આવાજ આ રહી થી ઝીણાભાઈએ કીધું હા નવાબ સાહેબ હમારે ગુરુ શ્રી સ્વામિનારાયણ કા કલ જન્મદિન થા તો ઉસકા જન્મદિન હમ ઉત્સાહભેર ઉજવ રહે થે ઉજાણી કર રહે થે પ્રભુ ઉસકા જન્મદિન મના રહે થે નવાબ સાહેબે કીધું અચ્છા સ્વામિનારાયણ હમે લગતા હૈ કે દો સે તીન દિન સે યહાં ઠહેરે હૈ તો આવો ના હમ સ્વામિનારાયણ કો હમારે દરબારગઢ મે હમારે મહેલ મે પ્રસ્થાપિત કરના ચાહતે કે અમારે સ્વામિનારાયણને અમારા મહેલમાં બોલાવવા છે અને સ્વામિનારાયણ ભગવાનને મહેલમાં બોલાવવાની ભાઈ તૈયારીઓ ચાલુ થઈ મહેલમાં બોલાવવાની તૈયારીઓ શરૂ થઈ આ બાજુ ઝીણાભાઈએ પ્રભુને કીધું કે ભગવાન તમારે મહેલમાં આવવાનું છે એવું ઝીણાભાઈ મહારાજને પ્રેમથી કીધું મહેલમાં નવાબ સાહેબે બોલાવ્યા એ મહેલ રાજમહેલ એમાં પ્રભુ આવે પ્રભુ આવે અને પ્રભુની શોભાના વર્ણન આપણે ન કરીએ એવું તો કેમ બને પ્રભુ હવે મહેલમાં પધારે છે શોભે છબી ઘન શામની રે ભાડી વાધે છે ભાવ ભાડી વાધે છે ભાવ જન્મ સુફળ થયો જોઈને હારે નાવે જોબન નાવ શોભે છબી ઘન શામની હો શોભે છબી આ કેમેરા જરાક એક સ્ટેપ ઉપર લઈ લેજો મહારાજની પધરામણીને આગળ રાસ રમાતા હતા આપણે રમવા છે ને રાસ તો રમવા જ પડે ને ભાઈ શોભે છબી ઘન શામની રે ભાડી વાધે છે ભાવ ભાડી વાધે છે ભાવ જન્મ સફળ થયો જોઈને હારે નાવે જોબન નાવ શોભે છબી ઘન શામની હાલો મહારાજ રંગમહેલમાં પધારે રાસ લેવા હાલો નાના નાના ભૂલકાઓને રાસ લેવા જોઈએ હાલો ધોરણ 9 ના વિદ્યાર્થીઓ નૃત્યવાળા વિદ્યાર્થીઓ કમ્પલસરી જોહે સાંસ્કૃતિક વિભાગ અહીંયા કમ્પલસરી જોહે હાલો ભગવાન જુનાગઢમાં લીલાઓ કરે રંગમહેલમાં પધારે ને આગળ આપણે રાસ લઈને ભગવાનનું સ્વાગત કરવાનું છે જોજો વાયર બાયર પગમાં ન આવી જાય આવો આપલિયાભાઈ આની સાથે જોડાવો આવો નીલકંઠભાઈ છોકરા વાળા જોડાવો વ્યવસ્થાપકો તો જોઈ ને શિંગાળા ભાઈ તમે આવો પાછળથી વ્યવસ્થાપકો ભૈયા માથે સોનેરી મોડીઓ રે એ કાજુ સોનેરી કોર કાજુ સોનેરી કોર પેચ ઝુકેલા પાપણે હાર સખી નવલ કિશોર શોભે છબી ઘન શામની ઓ માથે સોનેરી શોભે છબી ઘન શામની રે એ ભાળી વાધે છે ભાવ પાડી વાધે છે ભાવ જન્મ સુફળ થયો જોઈને હાર નવા જો બનનાવ શોભે છબી ઘન શામની પૂજ્યપાદ સ્વામી પણ આપણી સાથે ભગવાનની પધરામણીમાં સામેલ થયા પાછળ બેઠા વિદ્યાર્થીઓ એકવાર જોરદાર તાળીઓથી ઓડિટોરિયમ ગુંજવી દો સમાન ભલ તિલક સોયામણું હારે ભીનો વાલા નો વાન શોભે છબી ઘન હો કુંડળ જ શોભે છબી ઘન શામની રે એ ભાળી વાધે છે ભાવ ભાળી વાધે છે ભાવ જન્મ સુફળ થયો જોઈને હારે નાવે જો બનનાવ શોભે છબી ઘન શામની હરે હરે હરે હો અતિ અણિયાણી આખણી રે એ વાકી ભ્રકોટી શ્યામ, વાકી ભ્રકોટી શ્યામ, દેવાનંદ કહે રાખશું હાર દોયલી વેડાના દામ, શોભે છબી ઘન શ્યામની, હો શોભ અતિ વારણિયાણી એ હરે હરે હો શોભે છબી ઘન શ્યામની રે, વાળી વાધે છે ભાવ, વાળી વાધે છે ભાવ, જન્મ સુપણ થયો જોઈને આરે નાવે જોબન નામ, શોભે છબી ઘન શ્યામની. આ મહારાજ અત્યારે હજી તો જૂનાગઢના રંગમહેલમાં પધારે છે. હો પંચાળાને યાદ કરી લઈ હવે તો બરોબર ને. એ હરે હરે હો નિરમળ રજની છે અજવાળી, નિરમળ વેલી વાન રે વાલા, હે નિરમળ રજની છે અજવાળી, નિરમળ વેલી વાન રે, નિરમળ જનનાની જ સખામાં, નિરમળ જનનાની જ સખા, હે નિરમળ પ્રાણ જીવન રસિયો રાસ રમે જુઓ જુઓ ને, એ હરે હરે રાસ્ત્રમે બતાવજો. જય હો. છે જાણે દીપક જાડ રે વાલા, હો દીવાની માંડવડી વાચે જાણે દીપક જાડ રે વાલા, હે ભર ભર જનના ફેરા ફરતા, ફર ફર જનના ફેરા, હે કરતા રાસની રાધ રસિયો રાસ રમે જુઓ જુઓ ને જુઓ જુઓ ને સહેલીઓ રસિયો રાસ રમે પંચાડામાં હરે પંચાડામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે હલો આપણે તાળીઓ પાડો હલો ડોલતા જાઓ ને તાળીઓ પાડતા જાઓ કાનુડાના બાગમાં ચંપોને આવ્યા ચમેલીના ફૂલ કાનુડાના બાગમાં ચંપોને ચંપે આવ્યા છે ફૂલ રીસાઈ જુવે કાન કુંવર સાહેબો મારો માને નહીં કેમ માને નહીં કેમ હે કેમ રે તારા હે વાલા કેમ રે તારા મંડા ઉદાસી માં હોય હે મારા કાનુડા ના બાગ માં હવે અક્ષરધામ થી ભગવાન આવે હે બરોબર અક્ષરધામ થી ઉતરા રે મારા ઠાકોરજી હે વાલા અક્ષરધામ થી ઉતરા રે મારા ઠાકોરજી હે ઉતરા તમે શું શું ભોજન જમશો રે મારા ઠાકોરજી તમે શું શું ભોજન જમશો રે ઓ તમે શું શું ભોજન જમશો રે મારા ઠાકોરજી તમે શીરો પૂરી ને રોટલી રે મારા ઠાકોરજી એ સીધા અક્ષરધામ થી ઉતરા રે મારા ઠાકોરજી Oh, yeah. અનુસાર અમર તરય અનુસાર કર કર વર ધર વેર કરે હરિ હર સૂર્ય વાર્ય ચાર્ય તિ માનવાર ભર ભર્ય તિયુર હર ભરે નિરખતનાર પ્રવર પ્રગટ ગણ નિરસર નિકટ મુકુટ શિર સવર્ણ વે ફટાફટ બેસી જાઓ, કારણ કે હજી ભગવાન નું એક ચરિત્ર બાકી છે. હવે ભગવાન રંગમહેલમાં આવ્યા, રંગમહેલના બધા ચિત્રો જોયા, એ દિવાલોમાં પેઇન્ટિંગ કરેલા બધા ચિત્રો જોયા. હવે એનું નામ હતું રાજમહેલ. શું હતું? રાજમહેલ. ભગવાનને એટલા ભક્તિભાવથી પધરાવ્યા, એનું નામ હતું રાજમહેલ. પણ એનું રંગમહેલ કેમ પડ્યું? તો કે ભગવાને કીધું કે તમારો રાજમહેલ તો રંગમહેલ જેવો છે. અને વાલા વિદ્યાર્થી બંધુઓ, ઇતિહાસ સાક્ષી પૂરે, ત્યારનો એ રાજમહેલ રંગમહેલ તરીકે ઓળખાય છે. અને હજી એ રંગમહેલની શેરી એ રાજ રંગમહેલના ફળિયા તરીકે ઓળખાય છે. આ જૂનાગઢનો ઇતિહાસ બોલે છે. અને એ સ્વામિનારાયણ ભગવાન સભા ભરીને બેઠા હતા ત્યારે દ્વેષીઓ એ લોકોએ એક સીધીની બાઈને તૈયાર કરી. સાંભળજો, એક સીધીની બાઈ એને તૈયાર કરી. હવે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તો ધન ને સ્ત્રીના ત્યાગી હોય. સ્ત્રીને જોઈ જાય તો મોઢું ફેરવી દે, આંખો બંધ કરી દે. પણ એને એક સીધણ સ્ત્રીને તૈયાર કરી કે તારે પુરુષના કપડામાં સ્વામિનારાયણની સભામાં જવાનું અને ત્યાં બધા સંતોને અડી જવાનું. શું કીધું? પુરુષના કપડામાં સ્વામિનારાયણની સભામાં જઈ અને ત્યાં બધાને અડી જવાનું. હવે આવું કીધું, ઓલી સ્ત્રી તૈયાર પણ થઈ ગઈ, કારણ કે બહુ પૈસા વધારે આપ્યા હશે. એટલે ઓલી સ્ત્રી તૈયાર થઈ ગઈ કે વાંધો નહીં, હું સભામાં જઈશ. આ દાદા આ જીવાભાઈના ઝીણાભાઈના દરબારની જ વાત છે. ને મહારાજની સભામાં બેઠા હતા ને ઓલી સ્ત્રી આવી, ને સ્ત્રી આવીને હજી તો સભામાં પ્રવેશે કે મહારાજને તો ભાઈ તો અંતર્યામી સર્વાધીશ, એને ખબર પડી ગઈ કે ઓલી સ્ત્રી તો પુરુષ તો સ્ત્રી છે, કોઈ પુરુષ નથી. સંતોને તરત ઈશારો કરી દેવામાં આવ્યો કે સંતો તમે દૂર થઈ જાઓ. સ્ત્રી નજીક આવી અને કીધું કે સ્વામિનારાયણ, તમારા સંતો તો ધન સ્ત્રીના બહુ ત્યાગી હોય ને, આજે તમારો બધો ત્યાગ તમને દેખાડી દઉં. એવી આમ ગુમાનથી વાતો કરી. મહારાજ કે હવે તને શું ખબર, એ સંતો આ લોકના જીવ નથી, એને તો અમે અક્ષરધામમાં અમારી સાથે પાસે બેસાડીને જમાડીએ એ છે. આ સંતો આ ભગવા લુગડા કઈ સાદા નથી, એ આગનું પ્રતીક છે. વાલા હરિભક્તો, વાલા વિદ્યાર્થી બંધુઓ, એ સ્ત્રી જ્યારે મહારાજને સ્પર્શવા આવે છે ને સામે સંતોને સ્પર્શવા આવે છે ને, ત્યારે મહારાજે પોતાનો ચમત્કાર બતાવ્યો. પોતાના શરીરમાંથી ફાટ ફાટ તેજના અંબારો છોડ્યા. એ સ્ત્રીની આંખો અંજાણી હરિભક્તો દ્વારા કેવડાવીને કીધું કે ગમે એટલી ગાળો બોલે, ગમે એટલું વાંકું બોલે, પણ એને સંતોથી દૂર પકડી જાઓ. અને એ સ્ત્રીને પકડીને સંતોથી આમ દૂર ઊભી રાખી. અને સ્ત્રી બોલી કે સ્વામિનારાયણ, તમે તો એવી રીતે અમને અમને અમને સંતોથી દૂર રાખો છો, શું એ સંતો સ્ત્રીના ઉદરમાંથી જન્મા નથી? શું સ્ત્રીના ઉદરમાંથી એનો જન્મ નથી થયો? ત્યારે મહારાજે કીધું કે તું ગમે એટલું બોલી લે કે ગમે એટલું ફલાવી લે, પણ આજે તારું એક પણ ફાવશે નહીં, કારણ કે આ ધનને સ્ત્રીના ત્યાગી સંતોને અક્ષરધામમાંથી બાવડું પકડીને અહીંયા લાવતા અમારે પણ ખૂબ વાર લાગી. નિષ્કોળાનંદ સ્વામી કહે ને, સંત તે સ્વયં હરિ હે, ભગવાનને હરિ સેવા સરખાવ્યા છે. વાલા વિદ્યાર્થી બંધો, વાલા હરિભક્તો, આજે આ દિવ્ય સંકીર્તન સરિતા એ જૂનાગઢના જૂનાગઢમાં જગજીવન, જૂનાગઢમાં જીવન પ્રાણ, એનો આજે આ પહેલો અધ્યાય પૂર્ણ થયો, પહેલો ભાગ પૂર્ણ થયો. આવતી એકાદશી અહીંયાથી જ ફરીથી ઠાકરથાળી ઉત્સવ રાસોત્સવ સાથે ફરીથી ઠાકોરજીના જૂનાગઢના ચરિત્રોને ગાવાના છે. આ જૂનાગઢના ચરિત્રો પ્રભુમાં પ્રીતિ કરાવનારા છે. હવે તો મોટા મોટા લશ્કરોથી જૂનાગઢ ઉપર અટેક થવાનો છે અને એમાં મહારાજ કઈ રીતે પ્રત્યક્ષ અને પરોક્ષ બંને રીતે રક્ષા કરે છે એના ચરિત્રો આગલી સંકીર્તન સરિતામાંથી લેશું. અહીંયા આપણે આપણી આજની સંકીર્તન સરિતાને પૂર્ણ કરીએ. પલોઠી વાળીને વ્યવસ્થિત બેસી જાઓ. સાંજની ભગવાનને પોઢાળવાની માનસી પૂજા કરવી છે. વાલા હરિભક્તો, તમે પણ તમારા ઘરે જ્યાં હોય ત્યાં પલોઠી વાળી પ્રભુને યાદ કરીને બેસી જાઓ. આવો એટલા દિવ્યતાથી પ્રભુની માનસી પૂજામાં પરોવાઈ જઈએ. આંખો બંધ કરો, પ્રભુમાં ચિત્તવૃત્તિ જોડો. આજે તો એવો ભાવ કરો કે ભગવાન જૂનાગઢમાં જીણાભાઈના દરબારમાં પોતે પોતાના લીલા ચરિત્રોને પાથરે છે. ભગવાન પાસે જઈને પ્રેમથી હાથ જોડીને કહેવાનું, પ્રભુ ખૂબ કથા વાર્તાઓ કરી, આવો હવે પોઢી જઈએ. અને જૂનાગઢમાંથી ભગવાનનો હાથ પકડી અને હળવે હળવે હળવે હળવે એ વિમાનમાં બેસાડીને જ્ઞાનબાગમાં લાવીએ. જ્ઞાનબાગમાં ઘનશ્યામ બાગમાં મહારાજ માટે સુંદર એવો શીશ મહેલ તૈયાર કર્યો છે. શીશ મહેલની અંદર સુંદર મજાનો સુવર્ણનો પલંગ, એ મણીએ જડિત સુંદર પલંગ, પલંગ ઉપર મસૂરના ગાદલા, મસૂરના ઓછાળ, મલમલના તાંકાઓ, જાણે એક વીટીમાંથી આંખે આંખો તાંકો નીકળી જાય ને એટલું પોચું મલમલ પ્રભુને પોઢવા માટે અને ઓઢવા માટે રાખ્યું છે. પ્રભુને કહીએ, પ્રભુ આવો, આ બિસ્તર ઉપર વિરાજમાન થાઓ, આ ઢોલિયા પર વિરાજમાન થાઓ. ભગવાન બિરાજમાન થાય, પ્રભુનો સાફો માથેથી ઉતારીએ, પ્રભુને ઝરિયાની વસ્ત્રો ઉતારી અને સુંદર મજાની એક રેશમી કોરની ધોતી અને શાલ ઓઢવા માટે આપીએ અને માથે વાણિયા ટોપી પહેરાવીએ. પ્રભુ લ્યો આ ટોપી પહેરો. કંઠમાં એક સોનાનો દોરો અર્પણ કરી પ્રભુને સુંદર મજાના એક સુંદર મજાના સોફા સેટ ઉપર વિરાજમાન કરીએ. સામે એક ત્રિપાઈ રાખી ને ભગવાનને ત્રિપાઈ ઉપર ઋતુ અનુસાર ફળ, એમાં દ્રાક્ષ હોય, સંતરા હોય, કેરી હોય, કેળા હોય, પપૈયા હોય, એવો સુંદર મેવાનો થાળ. મેવા જમો મહારાજ સુખ કર, મેવા જમો મહારાજ, જમો મારા જીવન જુગતે કરીને, થાળ હુલાવી ફળોનો ભરીને. ભગવાનને ફળનો થાળ જમાડીએ. પ્રેમથી ભગવાન ફ્રૂટનો થાળ જમતા જાય, સાથે દૂધ ગરમ કરીને કેસર ને પિસ્તા વગેરે નાખેલું એવું સરસ મજાનું દૂધ એ ભગવાનને અર્પણ કરી લ્યો. પ્રભુ આ પણ પીવો. એક ધારે ભગવાનની નજરમાં નજર નાખીને જોયા કરીએ. ભગવાન આમ દૂધનો સબડકો લઈને મૂછ ઉપર દોરો, સફેદ રંગનો ભગવાનને દોરો આવી જાય એ જોઈને થોડી વાર આપણે હસીએ તો ભગવાન કહે, લે કેમ હિસ્સા? કીધું, પ્રભુ તમે તો પણ અચરજકારી લીલા કરો છો ને, હોઠ પર એવો સુંદર મજાનો ફૂંટડો દોરો. ભગવાનના અત્યારે તમને શયન દર્શન પણ થાય છે. વાલા વિદ્યાર્થી બંધુઓ, વાલા હરિભક્તો, સુવાડો પ્રભુને પ્રેમથી. ભગવાનને એ ઓષ્ટ ઉપર વ્હાઈટ સફેદ દોરો આવી જાય, લૂછી ફરીથી ભગવાન દૂધ પીવે, ફરીથી દોરો આવી જાય, એવા સરસ મરક મરક હસતા હસતા આપણે ભગવાન સાથે વાલ કરીએ. પછી તો ગુરુ મહારાજ, વડીલ સંતો વગેરે મહારાજને મળવા આવે. પ્રભુ આજ ખૂબ થાકી ગયા, લો સેવા કરીએ. પ્રભુ કે બેસો ને થોડી વાર સત્સંગની વાતો કરીએ. પૂજ્ય જ્ઞાન સ્વામી હોય, પૂજ્ય ગુરુ મહારાજ અક્ષરધામમાંથી, વાલાવાલા શાસ્ત્રીજી મહારાજ, પૂજ્ય મુગટ સ્વામી વગેરે સંતો સાથે બેસવા આવે, પ્રભુ સાથે સત્સંગમાં આવે, આગળ શું કરવું એની ગોષ્ઠીઓ કરી. ભગવાન સાથે 15-20 મિનિટ બેઠા પછી પ્રભુને કીધું, પ્રભુ ચાલો બહુ કામ કર્યું, બહુ સેવાઓ બધાની સ્વીકારી, હવે પોઢી જાઓ. પ્રભુ તમે ખૂબ થાક્યા છો, હવે સૂઈ જાઓ. વાલાવાલા મહારાજને પ્રેમથી પાછા પોતાના બેડરૂમમાં લાવીને ઢોલિયા ઉપર વિરાજમાન કરીને પ્રભુને ખભે જે આપણે ચાદર નાખી હોય એ ચાદર લઈ લેવાની, પછી ભગવાનના કંઠમાં જે દોરો પહેરાવ્યો હોય એ દોરો પણ પાછો લઈ લેવાનો, પછી આ છેરો ફાનસનો પ્રકાશ, હે ફાનસનો પ્રકાશ કરવાનો પ્રભુની આંખ એ વધારે દાઝી ન જાય, ભગવાનની આંખમાં બહુ પ્રકાશ ન પડે એટલે ધીરો એવો ફાનસ ચાલુ કરીએ, પ્રભુને બેડ ઉપર સુવડાવી અને ધીમે ધીમે ભગવાનના ચરણની ચંપી ચાલુ કરીએ, પ્રેમથી ભગવાનના ચરણ દાબો. પ્રભુ થાકી ગયા હોય, આખા દિવસનો થાક તો ઉતારવો પડે ને, એટલે ભગવાનના ચરણ દાબીએ, ભગવાનનું માથું દાબીએ, ભગવાનના હસ્તકમળ દાબીએ, ધીમે ધીમે ભગવાન સાથે હસી મજાક વિનોદ કરીએ, આપણે ભગવાનના મિત્ર થવાનું. પ્રભુ આપણને આખા દિવસની દિનચર્યા કે પછી ભગવાન આંખો બંધ કરીને પોતાની બે આંગળીને પોતાના કપાળમાં ફેરવે, પોતાના કપાળમાં બે આંગળી ફેરવતા જાય, ધીમે ધીમે ભગવાનને નિંદ્રા દેવી સમીપ આવતા દેખાણા એટલે નેત્રો બંધ કર્યા, મલમલનું એ ઓઢવણું પોતે માથે લીધું, આંખો બંધ કરીને પોતે સ્વસ્વરૂપનું ધ્યાન થઈ અને પ્રભુ એવા પ્રેમથી પોઢ્યા એ દેવીના આછેરા પ્રકાશમાં ભગવાન દર્શન આપે છે. પછી મચ્છરદાની પહેરાવી અને પ્રભુની બાજુમાં સૂઈ જઈએ, નીચે પોતાનું બિસ્તર લગાવીને પ્રભુની પાસે સૂઈ જવાનું, કારણ કે રાતે ભગવાનને જો કંઈ જરૂર પડી હોય, ધોલેરામાં મદન મોહનજી મહારાજને રાતે પોઢવા સમયે ધાબડી સસકી ગઈ, નીચે પડી ગઈ, તો ત્યારે માયાતીતાનંદ બ્રહ્મચારીને દર્શન આપ્યા કે તમે પોઢ્યા છો, અમારી ધાબડી સરકી ગઈ છે ને, ટાઈટ બહુ હોય. તો માયાતીતાનંદ બ્રહ્મસ્વામી બ્રહ્મચારી કે તમે ભગવાન અહીંયા સુધી પધાર્યા તો એના કરતા તમે જ વાંકા વળીને તમારી ધાબડી ઓઢી લીધી હોત. તો મૂળજી માયાતીતાનંદ બ્રહ્મચારીને પ્રભુએ એમ કીધું કે જો અમે જ અમારી ધાબડી ઓઢી લીધી હોત તો તમને ખબર કેમ પડે કે આ ધોલેરામાં મદન મોહન સ્વરૂપમાં અમે પ્રત્યક્ષ બિરાજમાન છીએ. માટે રાતની સેવા ભગવાનને કંઈ પણ જરૂર પડે એ માટે આપણે ભગવાનની પાસે એ જ રૂમમાં નીચે સૂઈ જવાનું, ભગવાનને પ્રાર્થના કરવાની, પ્રભુ તમારામાં ભક્તિ કરવાનું બળ આપો, મોટા સંતોમાં હેત થાય એવું કરો, આટલું કહી પ્રભુના ચરણોમાં એ માનસી પૂજાને કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી. વાલા વિદ્યાર્થી બંધુઓ, વાલા હરિભક્તો, ખાસ જણાવવાનું, આ સંકીર્તન સરિતાઓ, આ એકાદશીના જાગરણો, વિવિધ આયોજનો આપણને ભગવાનમાં અને સંતોમાં પ્રીતિ થાય એના માટે કરવામાં આવે છે. સંતોમાં ધીમે ધીમે વધુને વધુ પ્રીતિ થાય એવા પ્રયાસો કરીએ. પ્રભુ આપણને સદાયને માટે સુખી રાખે એવી ભાવનાઓ સાથે આજની આ એકાદશીના જાગરણને વાલાવાલા ધર્મનંદન ઘનશ્યામ મહારાજ, પ્રીતમ પ્યારા ઘનશ્યામ મહારાજના ચરણોમાં સમર્પિત કરી આપ સર્વેથી રજા લેશું. જય શ્રી સ્વામિનારાયણ.